જે બોલો છો ચૈતન્ય એ હાજરી છે માટે બોલી શકાય. ચૈતન્ય ની હાજરી છે ને, ચૈતન્ય નીકળી જાય તો કશું બોલાય નહીં, કશું નહીં. ચૈતન્ય બોલતું નથી. ચૈતન્ય માં જો ગુરુ નું આલંબન લઉં છું તો ગુરુ ની મર્યાદા મને દેખાય છે તે હું નથી લેતો. મનુષ્ય તો ખરા જ ને ગુરુ, મનુષ્ય તો ખરા જ ને. ચૈતન્ય ચૈતન્ય કલ્પના માં આવે ખરો? ચૈતન્ય મને જે એમ લાગે ચૈતન્ય ની પ્રતિતિ થાય, ચૈતન્ય ની પ્રતિતિ થાય, ચૈતન્ય ની પ્રતિતિ થાય. આ પ્રતિતિ થાય પણ કલ્પના માં આવે. કલ્પના એ મન નો વિષય છે, એટલે મન માં ના આવે. એટલે કલ્પના એ તો મન નો વિષય છે, એટલે મન માં ના આવે. પછી શું પ્રતિતિ થઈ તમને? પ્રતિતિ પ્રતિતિ દેખાય, વર્ણન કરી શકાય એવું નથી. જો કઈ કોઈ ઉપાય જડ્યો હોય ને તો સારા ઉપાય લઈને ભાગે દેવાની કઈ જરૂર નહીં. બધા કોઈ મજબૂત મજબૂત પડે છે બરફ ને દેવતા આવ્યા છે. બરફ દાજે ખરો, આ બરફ ને આપડે દેવતા કરી દઈએ તો બરફ દાજે ખરો? ના, મન ની બાબત, મન માં એમ માનું કે આ શોખ માં છું. ના, એમ નહી, આ જેમ બરફ દાજે નહીં ને એ રીતે આત્મા વિષાદ નહીં, કોઈ દાડો શોખ નહીં, કોઈ જાત માં ના પરમાનંદ એને અડે તે ઉઠતું. હું એમ કહું આઈસ્ક્રીમ ખાઉં અને મને જે મન ને આનંદ થયો એ આનંદ, મને જયારે ગરમ પાણી મળે ઉનાળામાં અને જે શોખ થાય એ મન, એની વાત હું કરું. એમ કે છે કે આઈસ્ક્રીમ મળ્યો અને મને જે આનંદ થયો, અથવા તો ઉનાળામાં ગરમ પાણી મળ્યું એ જે શોખ થયો એ મન ની વાત છે. એમ મન ની વાત છે પણ મન સાથે ડાયવર્સ થયો છે. નથી કર મારી પાસે આવે છે કે મારા મન નું ઓપરેશન કરી નાખવું પડશે. પણ પેલા આવ્યા હતા પુષ્કરભાઈ, લેખક કરીને આવ્યા હતા મારી પાસે, મારું મન નું ઓપરેશન કરો. તમે આ લેખક છો અને આવું તમે બોલો છો મારા મનનું ઓપરેશન કરો, હું કરી નાખીશમાં કેવા ઝાપટું ઘસાદો કેવા, તો આગળ તમારું આમ એક માળો મોકલેલો કેટલા ધારતા, આવું તો આનંદ આવતા બધી ભટેક ભટેક કર્યા સર. આવું કલ્પિત બહુ કરીશ, આ બધી કલ્પિત કહેવાય. કેવું નિર્વિકલ્પ જોશે, શું કહેવું? નિર્વિકલ્પ તમારી સાચી વસ્તુ નું નામ બધા એ છે ને. વસ્તુ ક્યાં સુધી સર આવી છે? ગીતેડ વસ્તુ ક્યાં સુધી તમે એને માનતો કરવામાં થોડું છે ક્યાં સુધી માન? પણ એમને અનુકૂળ આવ્યું થાય હોય પછી થવા કારણ ના પડે છે. આપણે એમને ના નથી પડતા, તમે લાખો અનુકૂળ આવે છે. આપણે અનુકૂળ છે સમજ પડી જતી હોય, આનંદ રહેતો હોય, શોખ થતો હોય, સમજે કે અમનો શોખ છે આપણો નહીં. ખોટું નથી, ખોટું છે ને. આનંદ રહેતો હોય તો કઈ નહીં. કેટલા વર્ષથી રહેશે આવો પ્રકારનો આનંદ? આનંદ આપણે યોગો જવાનું જવાબ. ખોટી ખોટી કઈ ને માણસ શબ્દ કોના થતી હોય છે કોઈ નથી ભાઈ ફરક પડે પોતાની રામ બોલ કે લોકો તમે તો ગુરુ હોય તો ગમે તેઓ ગુરુ બધા ગુરુ તો કેમ કે બધા ગુરુ નામ આપે નામનું આપે ગુરુ આપણું નામ દેખાય ને આપડે ગુરુ તમારું નામ શું થાય ગુરુ નામ મારો રામ એટલે જીવતો જાગતો રામ ને જીવતો જાગતા ભગવાન નો રામ ભગવાન ફરી કરે શબ્દ બોલ બોલ કરો એકાગ્ર મારે દજાડીએ તો બોલો ટીમકો લઈ અને બરફ ને દૂધ રહી ગયા બરફ નો કોલો ઉઠે ને આવું છે એટલું બધું એમાં સુખ છે કે તું દુઃખ ને અડાવે તો દુઃખ બોલી જાય શું કરું વધારે બરાબર છતાં અમે તે બતાવીએ, પણ તમે જો ત્યાં જ વાંકા થવા ધારો તો પછી અમારો ના ગણી પોતે એમ કે મારે નથી જ કરી છે. બોલો બીજું બધું મારું પણ સહી છે ને એટલા માટે બીજું તમે છેતરા આવો એટલે હું છેતરા આવું માનતા છું. એટલે એ દાદા થાય તમે છેતરા આવે તમને તમે ક્યાં શું કર્યું મને મને એમ લાગ્યું મને કરતા શક્તિ હોય બધા પંખા ભરતા હોય ને તો મેં નિરંતર ચાલુ જ રહે પછી સાધુ હોય સંન્યાસી મૂર્છા મૂર્છા બંધ થઈ જાય કે ચાલુ થઈ જાય મૂર્છા મૂર્છા એટલે ઘણા માણસ દારૂ પી મૂર્છા કરે છે એ તો તારે ખોટી મૂર્છા છે પણ આપણા આ ખોરાક ખાઈએ છીએ મૂર્છા આખો દાડો રહ્યા કરે અહંકારની મૂર્છા હું આના કરતા સારો છું એ મૂર્છા લગ્નમાં મૂર્છા ચડે એ મૂર્છા બધા અંતર અંતર છજક રહે સારું લાગે મૂર્છા મૂર્છા તો બંધ ગયો એ મૂર્છામાં પણ જ્યારે મૂર્છા ખસે જાગૃતિ આવી કે અંતર દાસ સારું કેવું જ્યારે જાગૃતિ ના હોય તો મૂર્છા વધતી હોય વધતે ખરી કોઈ વખત મૂર્છા નિરંતર મૂર્છા છે જ્ઞાની પૂછે હું જ્ઞાની છું ત્યારે મને પૂછે કે આ જગતના લોકો એક્ઝિક્યુટિવ આ કલેક્ટરો આ વડાપ્રધાન એ બધા શું ખરેખર જાગે છે ના જાગતા ઊંઘે છે જાગતા ઊંઘે છે એટલે શું કે એમને પરભવનું હિત જે કરવાનું આ ભાવનું હિત તો ઠીક છે પણ પરભવનું હિત બગાડે છે પરલોકમાં જવું જ પડશે ને ત્યાં આગળ આપણે જોઈન્ટ તો કરવું જોઈએ, સારી વસ્તુ. તેનાથી બગડે બધું નથી. આપણે જ્યાં જઈએ આગળ જઈએ તેમ ત્યાં આપણે જગ્યા તો સારી કરવી પડે, વિગરત બરોબર સારું નથી, ના કરવું પડે. આ ગયા આવતા તો સારું કહી રહ્યા છે, પણ હવે આવતા આવતા હું બિહારી ગઈ કે માની અને જે જે કઈ કરવામાં આવે છે કર્મ કેવું, કારણ કે બિહારી તમારું નામ છે અને તમે પણ છે નક્કી નથી. તમારું કામ છે ડિસાઈડ થયા પછી છે તો તમે કર્મ ના બનતા, પણ આ તો આરોપી ભાવ છે. કેવો છે હું બિહારી ભાઈ કલ્પિત ભાવ અને આરોપી ભાવ છે એવું લાગે છે આપણે? આપણે લોકોએ કહ્યું બિહારી ભાઈ એટલે આપણે કલ્પના કરી હું બિહારી ભાઈ છું, પણ એ તો નામ છે. આપણે નિર્વિકલ્પ સ્થળથી કોણ તપાસ કરી પછી નહીં કરી શકે, એટલે આ તેના કર્મ થાય છે. જે પોતે નથી તે પોતે પણ આરોપ કરે છે પોતો, એટલે કર્મ બંધાય છે. એ રાત દિવસ દિવસ એમાં બે જાતના બંધાય, કઈ કર્મ બધા દુઃખ આપે છે હોય ને, જો તમે કોઈનું સારું કરો તો સુખ થાય. કોઈ માણસ કોઈ દુઃખી હોય એની મુશ્કેલી જરા ટાળી આપો તો તમને શું સુખ થશે આ બધો, અને કોઈ માણસ ઘૂસી મારો સીધું ચાલતો હોય ને એમાં ઘોંચ નક્કી આપો નાખે ના નાખે. હા કાર્યકારી અધિકારી આ અધિકાર નહી આ ના કે લોકો ના લોકો નાખતા આવડે તો કોઈ કહે નહીં આવડે ના પણ આવડે. હા ના આવડે તો પણ થોડી બીજી રીતે લોકો નાખે ને, બીજું બિહાર ભાઈ તમારે બસ આવે કે તમે છે તમે સારી વાત હવે લોકો ખબર બતાવી સારી વાત કરી છે છતાં એથી ખરાબ લાગ્યું કે સાહેબ તમે આ રીતે તમારે તમારું મગજ ખરાબ નથી, તમે તમારું મગજ ખરાબ છે તમે આમ કરો તેમ તો એવું બોલે તે કે તમને મહી કંઈ બદલાય ખરું, ભલે મળે ના બદલાય મળે તો તમે જાણો સાહેબ ઉપરી છે એટલે તમારું બહુ રહેવું પડશે, સાચી વાતે મારી જાય છે એવું તમને લાગે ને, પણ છતાં મહી મહી પરિણામ બદલાય ખરા અંદર થાય શું થાય તે કે ખૂબ શાંતિ હોય, ખૂબ શાંતિ હોય તે દુઃખ થાય, દુઃખ થાય દુઃખ નહીં થતું રૌદ્ર પરિણામ થાય છે, રુદ્ર પરિણામ. એ રુદ્ર પરિણામ ને તે નરકના નરકગતિના હિસાબ બાંધે. અહીં તો દુઃખ પડે રુદ્ર પરિણામ નો, અહીં તો દુઃખ અહીં આગળ રોકડું મળે અને પાછું આગળ માટે હિસાબ થતો નરકગતિના પરિણામ બાંધે. આ ભણું એવું બને ખરું નહીં, કોઈ કોન્ટ્રાક્ટર નાખો ભાઈ ટેડકાવું નહીં જતું જ કરવું કે ના એવું તો સરકાર ના તમે ચિંતા રહી તમે કહો છો એટલે તમારે કેમ વર્તવું આ મનુષ્ય જોડે એ તમારે ડિસિઝન પહેલું લઈ અને પછી આ તમારે નાટક આવવાનું છે. તમે ડિસિઝન લીધા હતા નાટકમાં આવ્યા છો, બધું ચોખ્ખ કર્યા પછી આ બોલીએ નાટક આ ડ્રામામાં આવીએ બિલકુલ કરેક્ટ કરી કરેક્ટ મશીનરી કરીને ઓવરહોલ કરીને ઓવરહોલે નહીં કરે નહીં. હા ત્યાં સરકારી મશીનરી બધું ઓવરહોલ કરે ને કન્ટ્રાક્ટર ઓવરહોલ નહીં કરે નહીં, એટલે બિહારની ઓવરહોલ કરાવીએ તો કંઈ ઠેકાણું કરે એ તો આ મશીનરી તો સહેજ ભેરમાં ક્રેક પડી હોય ને એટલે ક્રેક પુરાવી નાખવી પડે, એક જ્ઞાની પણ પૂરી આવે કે નહીં તો એન્જિનો પછી દારૂખાના મોકલવા પડે નવા એન્જિનો ભાઈ નો ક્રેક મળે દારૂખાનામાં જૂનો એક ચાલે નહીં એટલે પછી દારૂખાના ભેગી જાય એટલે સમજવું પડશે ને હેડ બદલવો પડે હે હેડ બદલવો પડે આખો હેડ બદલવો પડે હેર બદલાય એવું તો નથી. જ્ઞાનીપુર જેટલા જ એવા છે વહેલી કરતા બીજા કોઈ હાથમાં ના આપી શકતા, એ વહેલી કરી આવે. કારણ કે જ્ઞાનીપુર એ બિલકુલ ક્રેક વગર ના હોય, શું એ ક્રેક ના હોય, પોતે જુદા જ રહેતા હોય. આનાથી આનાથી આ મશીનરીથી પોતે જુદા રહેતા હોય. આ દેશનો માલિક 20 વર્ષ જેવું નથી. આ વાણી ટેપ રેકોર્ડ બોલે અને તમે કહો કે હું ટેપ રેકોર્ડ બોલ્યો એવું કહો તમે, કારણ તમે તમને તો રોજના જ લાગે હું બોલું છું, હું બોલું છું. તમને માલકી પણ દાવો કરે, મારે માલકી પણ દાવો. એટલે કંઈક તો કરવું પડશે કે આમ ક્યાં બુક આવે છે. ઘેર કોઈ પર મતભેદ પડે એક એક દવા રાખો છો ભરવાનું. બધું સાધન જોઈએ, સાધન બધું રાખી દઈએ. આપણે આપણે દાદા ઉપર કહી દઈએ, હા દવા ઘેર રાખી દઈએ, છોકરા દાદે બંધ થાય પણ દવા રાખી દઈએ ઘેર, છોકરા બોકરા દાદે છોકરા. એ આ સાધન તો રાખી દેલો ઘેર જીવો વીવો કશું રાખતા નથી. મુશ્કેલી અનુભવ છે બધા સાહેબ, તમે દવા રાખી દેલો શું રાખી દેલો શું માળા કરવાની એમ પૂછે છે એમ પર ઇલાજ છે. જ્યારે પરમાનન્ટ આપણને એમ ના મળી જાય દવા તો ટેમ્પરરી રીતે કરીએ છીએ. શું કરું પરમાનન્ટ ના મળે ત્યાં સુધી ટેમ્પરરીનો ઉપાય કરવો જોઈએ. ટેમ્પરરી ઉપાય માટે જપ છે, માળાઓ છે, બરાબર. પણ માળા તમે કહો ને લાકડાની જરૂર છે ને, તુલસી લાકડું ને તુલસી નહીં, આપણે તુલસી લાકડું કહેવાય ને, તુલસી લાકડાની માળા જરૂર છે. એમાં ચેતન છે, એમાં તમે પોતે ચેતન અને જળ જળની માળા છે, તમે ચેતન છે. શ્રદ્ધા મૂકીએ છીએ, હા પણ મને વાંધો નથી. કોઈ ખરાબ નહીં, એક તો આટલા બધા એક તો 100 મળકા થઈ જાય, બે ટકી શ્રદ્ધા પણ નામ કહેવાય, જાગૃતિ કરવી. શું થાય જાગૃતિ, જાગૃતિ હોય તો શ્રદ્ધા કહેવાય. એ તો શ્રદ્ધા કેમ કહેવાય, અમને હવે બધી શ્રદ્ધા કહેવાય, નીકળી નીકળી જાય કહેવાય. એના કરતા છે તે હોય નીકળી નીકળી, પણ જાગૃતિપૂર્વક થાય એવો બીજો રસ્તો લઈએ ને તો બહુ સારું પડે. એક માણસ મને બીજો શું રસ્તો હું કરું કે તમારે આ મારા મને બિલકુલ નથી આપી દો, કહો મારા થોડું તમે કશું નહીં. તમે બીજી મારા કરે જા ચેતન મારા, ચેતન મારે કેવી હોય તમે હાથમાં કશું નહીં બોલી. 108, 106, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, 107, 108, એમાં બહુ સસ્તી એકાગ્રતા થાય. કારણ કે 108 થી એકલા સુધી જવામાં કઈ જાગૃતિ જરૂર પડે ખરી? જાગૃતિ ના રાખે શું થાય? અને પેલું 101 બે થઈને સાહેબ બોલવાનું હોય તો હું તો બોલું મારે હું બે થઈને સાહેબ ભગવાન નું નામ આખું આપી આખી પદ બોલી જાય હું તો એવું કઈ પદ્ધત હોય ને. અને જો ટેમ્પરરી ઇલેક્ટ્રિક અને પરમાનન્ટ ઇલેક્ટ્રિક હોય મારી પાસે કોઈ વખત આવજો પરમાનન્ટ એટલે કાયમ માટે આવતા ભવન માટે હું કા પરમાનન્ટ કરું છું ટેમ્પરરી તમે જાડે કેવું કરી પરમાનન્ટ એડજસ્ટમેન્ટ તેને કરી શકું ટેમ્પરરી કેમ બિહેવિયર બચવાનું શક્તિ વાળા વિશે છે કોણ બનાવ્યું જાણવું જોઈએ કોણ બનાવ્યું તમને જે લાગે તમને શું લાગે છે? શું નામ છે? એટલે આપડે એવું સરસ ન્યાયી જીવન જીવવું જોઈએ એવું, કે કોઈને દુઃખ ના થાય એવું જીવન જીવવું જોઈએ. બોસ જોડે બોસ ને દુઃખ ના થાય, અંદરને દુઃખ ના થાય, ઘેર વાઈફ ને દુઃખ ના થાય એવું જીવન જીવવા માટે આપણે ઓવરહોલ મશીનરી કરાવી પડે. ટેન્ડર લાગ્યા તો ઓવરહોલ કરવાનું બધા લાઈન કરી દીધો. વાણીમાં ભાષા કોન્ટ્રાક્ટ નહીં નીકળે છે. અમે કોન્ટ્રાક્ટ કરીને એટલા બધું આવી ગયું ટેન્ડર ટેન્ડર બધું જાણવા જેવું છે જગત. અને તેલનું છેવટે રિયલાઇઝ કરવું જોઈએ ના કરવું જોઈએ? આ બધી રોંગ બિલીફ હોય છે. રાઈટ બિલીફ શું? તો કે સેલ્ફ નું રિયલાઇઝ કરે તો રાઈટ બિલીફ બેસે. તો ફર્સ્ટ રાઈટ બિલીફ બરાબર ને? એ રાઈટ બિલીફ બેસા તો શું કીધું હોય? અને પાંચ આજ્ઞા આપીએ ને તો ચિંતા ના ચિંતા થાય જ મારી દાવો મળી જાય. કોઈ આ બહારના દુઃખ ખૂબ ઇફેક્ટિવ છે. કેવા છે? ઇફેક્ટિવ. અને આપણે ઇફેક્ટ ન રહે એવું આપણું કોઈ જ્ઞાન હોવું જોઈએ. શાંતિ બધું કહું છે જ્ઞાન હોવું કપાલ ફૂટા દેવું. આખો દવા મગજ મારીને કંટલાક ઉપર ની થઈ જાય. બહુ ધ્યાન લાગે વિશ્વાસ રાખવાની બહુ લાગી રહેવા જેવું નહીં. આ તો બને ને કારણ કે સપ્તકી અનેરી છે. શું છે એ આપણે નથી આપણું કહેવાય ખરું, પણ તે બહાર બહાર બૈરી બાયરો બે લડે બહાર પાડોશી જોડે. તારે બે ગણા વાત કરી કરીને અમે આ વાત છે અને આ વાત તો બે ગણા આમ કર્યા કેટા ભાઈ કથન દેવી કરે ભાઈ સાથે આ તો અમે. એટલે આપણે જોઈએ ઓહો આ કંપની બહુ સરસ કરે, બે જોયું સાથે આપ કરે છે. પછી એમને તો બે ચાર દાડા રહીએ ને ત્યાં ઘેર લડવાનું ભાઈ ભાઈ તું આવી તમે અમારી લડે ના રહે. કારણ કે આપણું જુદી વિજય છે, ક્યાં સુધી એકરૂપ થશે? માટે એવું કોઈ જ્ઞાન ભેગું કરો કે જેથી કરીને આપણને એકરૂપતા તો થવાની જ નથી, પણ એકરૂપ રહી શકીએ, કેવું એડજસ્ટ રહી થઈ શકીએ. એડજસ્ટ એ અઘરું બોલે તો આપણે એડજસ્ટ થઈએ તો પછી પછી આપણે મુશ્કેલ કરી એડજસ્ટ થવાની શક્તિ આવે આપણા પછી મુશ્કેલ કરી. એવું બધામાં ના થવાય, એવું બધામાં એડજસ્ટ ના થઈ શકાય. બધા જ થવું જોઈએ એડજસ્ટ એવરી ખોટી વાતમાં ખોટી વાતમાં કેવી રીતે એડજસ્ટ થવાય? ખોટી વાત કોને કહો છો? ખોટી આપણને લાગે આ ખોટું છે, આપણે સંમતિ આપતી અમારે સારું લાગે સાચું લાગે, પણ આપણને લાગે ખોટું છે. હું કહું છું તમને દસ એમ સાચી હોઉં સાહેબ તમારી જ વાત સાચી, પણ હમણાં ના એ એકલો જ કહેતો મારું, પણ મારું ખોટું છે તો તમારે ન્યાયાધીશમાં જવું પડશે. બધા કહેતા માની લો એક કરતા બધા જે હવે મેજોરિટીમાં હા પણ ના માનો, પણ છેવટે તમારે ન્યાયાધીશમાં જવું પડશે. નહીં ચલો એકલો ના કહેતો ન્યાય કરાવ એ એકલો હમણાં થયો. મારી વાત સાચી તમારી ખોટી છે. તમે બધા સાચી બધા તમે શું કરે ભરશે કરાવી શું કરશે? આ તો સ્વતંત્ર છે કેવું છે એ કે છે હળો કોવાજ માટે તમે સમજો એ બાજવા જેવું નથી, એનો ઉકેલ લાવવા જેવો. શું કહ્યું? એનો ઉકેલ બે બે કરી નરમ કરતા ગરમ કરી સમજાય કટાઈને ઊંચું મૂકવા જેવો કે એવા નિકાલ કરો છો? નીકળતા કેટલા આ કઈ વરગારી રાખી આપણી ફાઇલો મને બહાર જ ના આવે. આપણે હું જ ભૂલે છીએ એમાં ઊંચું મૂકવું પડે છે. એને હું એડજસ્ટમેન્ટ કહું છું ને ઊંચો કે ઊંચા મૂકો. તમે એવા નારાયક હતા આપણે એન્જોય કરી સંસાર મળે છે.